ઉદ્યમઃ એટલે પુરુષાર્થવાદી થવું, પુરુષાર્થ કરવો એમનો ધર્મ છે. પછી આપણને સૌને ગમે એવો એક ધર્મ, અતુષ્ટિહી અર્થોપચયે, ધન સંપાદન કરવામાં, વ્યવહાર કરવામાં, બિઝનેસ કરવામાં સંતોષ ન રાખવો, અતુષ્ટિહી. એમાં જેટલી મોટી ઈચ્છા, જેટલી મહત્વાકાંક્ષા, એટલું સારું એ, અને એવું રાખવું એ. આજે એક શોરૂમ છે તો બે કરવાને, બેમાંથી ચાર કરવા, ચારમાંથી 40 કરવા, 40માંથી 400 કરવા, 400માંથી 4000 કરવા, હે? પણ બંધાવવું નહીં, અનાસક્ત ભાવે કરવા. પૂજ્યપાદ ગુરુ મહારાજ અહીંયા બિરાજે છે, 40-45 સંસ્થાઓ. સ્વામી એમના ધણી કહેવાય, જોકે સંસ્થાના ધણી તો મહારાજ છે, પણ એમ છતાંય સ્વામી છે, એ હેડ છે. એટલે પણ ક્યાંય આસક્તિ નહીં, એમ અનાસક્ત ભાવ. બિઝનેસ કેવી રીતે કરીએ? તો ગમે એટલો કરીએ તો વાંધો ન આવે, અને જો એ કરતા ન આવડતું હોય તો કાંઈ ન કરીએ ને તો એ વાંધા ઊભા હોય. બંને રીતે છે, બિઝનેસમાં પણ પ્રોબ્લેમ ન આવે, પછી જોબ કરતા હોય તો જોબ જે પણ કરતા હોઈએ તે, અને અધ્યાત્મની અંદર પણ પ્રોબ્લેમ ન આવે એવી રીતે જોબ કે બિઝનેસ એ કરવાની ટ્રીક, કળા આપણને જો આવડી જાય, કૌશલ્ય જો આપણામાં આવી જાય, તો પછી આ લખ્યું છે ને એ કાંઈ વાંધો નહીં. અતુષ્ટિ હે અર્થોપચયે, પછી ગમે એટલો મોટો બિઝનેસ થાય તોય વાંધો નહીં. અને આ શાસ્ત્ર કહે છે એવું નથી. તમને આશ્ચર્ય એ થશે કે જેટલાએ મોટા મોટા બિઝનેસ કર્યા છે એ બધાની અંદર, આપણે જે અનાસક્ત ભાવની વાત કરીએ છીએ એ એમની અંદર છે. આવા તો 3-4 લક્ષણો મુખ્ય છે, અને એ એવી રીતે બિઝનેસ કરે છે એટલે એનો બિઝનેસ ગ્રો થાય છે. બિઝનેસ તો જ ગ્રો થાય કે આપણે અનાસક્ત હોઈએ તો. હલો, આ થોડુંક આપણને એવું લાગશે કે આવું થોડું થાય, આપણે તો કેટલું મનન ચિંતન એમાં આખું પરોવાઈ જવું પડે ને આખું ઇન્વોલ્વ થઈ જવું પડે ત્યારે બધું બેઠું થાય છે. શાસ્ત્ર એવું કહે છે કે એનાથી અલિપ્ત રહો ને તો એ બેઠું થાય, નહીંતર બેઠું ન થાય. અને શાસ્ત્ર એમ કહે છે એટલું નહીં પણ ભગવાન પણ શીખવાડે છે, એમણે કરીને શીખવાડ્યું છે. આખી એ સૃષ્ટિની રચના ભગવાને કરી કે નહીં? આ ભગવાનનો બિઝનેસ કહેવાય કે નહીં? ભગવાનને કંઈક જોઈ છે આ સૃષ્ટિમાંથી, એમનો પ્રોફિટ છે એ અલગ છે. એકાંતિક મુક્તો તૈયાર થાય, બધ જીવમાંથી મુક્ત જીવ તૈયાર થાય, એ એમનો પ્રોફિટ છે. એમના માટે એમણે આવડું મોટું કારખાનું ખોલ્યું છે. અને આવું એક નહીં, આવા તો અનંત કોટી. કે કદાચ અહીંથી થોડોક ઓછો પ્રોફિટ થાય તો ઓલા બ્રહ્માંડમાંથી જાજો થાય. ઘણી વખત મલ્ટીનેશનલ કંપનીઓમાં જાજી કંપનીઓ હોય ને, સમજો કે વરન બફેટ છે, એમને 63 કંપની છે. રતન ટાટા છે તો ટાટાના નામ ઉપર 80 કંપનીઓ ચાલે છે, 80. ઓકે, તો એમને એકાદી કંપનીમાં લોસ ગયો હોય તો બીજી કંપનીમાં પ્રોફિટ હોય તો બધું બેલેન્સ થઈ જાય. એટલે ભગવાન આમ અનંત કોટી કંપનીઓ ચલાવે છે. આ તમામ સર્જન છે એ પરમાત્માએ કર્યું છે, પરમાત્મામાંથી થયું છે એટલે ઉપાદાન કારણ પણ છે. એમની સાથે સાથે પરમાત્માને એમાંથી પ્રોફિટ પણ જોઈએ છે. અને આખી સિસ્ટમની સ્થાપના પણ પરમાત્માએ કરી છે, વ્યવસ્થાપન બધું પરમાત્માએ કર્યું છે. પરમાત્માની ઈચ્છા વગર આખા એ બ્રહ્માંડની અંદર તરણું પણ હલતું નથી. આવી જડબે સલાખ સિસ્ટમ કરી છે, અને એટલે જ પરમાત્મા શાંતિથી સૂવે છે, છતાંય એનો બિઝનેસ ચાલે છે. હલો, જ્યારે આપણે શ્રેષ્ઠ નારાયણ ભગવાનનું સ્વરૂપ જોઈએ તો સૂતા જોઈએ છે ને. વેદોએ સ્તુતિ કરી ભગવાનને કે ભગવાન તમે ઉઠો ને કંઈક કરો તો અમે તમારા ગુણ ગાઈ, નહીં તમને અમે હુતા રહેશો તો અમે તમારા ગુણ શું ગાવા, કે બહુ સારા છે ને એટલે બધા હુતા જ રહીએ છીએ, એમ થોડું કહેવાય કંઈ. એટલે ભગવાન આરામથી અનંત કોટી બ્રહ્માંડો ચાલે છે ને બધું થાય છે. કેમ? તો કે ભગવાન અંદર એક એક જગ્યાએ વ્યાપીને રહ્યા છે ને છતાંય પાછા એનાથી અલિપ્ત છે. જેટલા આપણે આપણા બિઝનેસથી અલિપ્ત એટલો જ બિઝનેસ સારો ચાલે. કેવી રીતે અલિપ્ત રહેવું? જવાબદાર વ્યક્તિઓ તૈયાર કરવા. ભગવાને શું કર્યું? આખું બ્રહ્માંડની જ્યારે રચના કરવાની હતી એમણે સંકલ્પ કર્યો, એમને એક વિઝન હતું કે અમારે આવું કંઈક કરવું છે એમ, બરાબર. પછી એ વિઝનને અચીવ કરી શકે એવી વ્યક્તિ એ ભગવાનને શોધી અથવા તો ભગવાનની ઈચ્છાથી એ સામે આવી અને ભગવાનની આજ્ઞા લઈ અને મહાપુરુષ છે એમણે આ સૃષ્ટિ સર્જનનું કાર્ય ચાલુ કર્યું. અને ભગવાને એમ કીધું કે હવે તમે કરો, હું હૂતો છું. આપણે આપણા બિઝનેસની અંદર પ્રેસિડેન્ટ હોઈએ તો નીચે એક વ્યક્તિ તૈયાર કરી દેવાની, પછી એને કહેવાનું કે હવે તમે કરો, હું હું છું. કેમ લાગે છે? થઈ જાય કે ન થઈ જાય? તમને એમ લાગશે કે સ્વામી હવાર હવારમાં ટાઢાપુરમાં કે હજી એના કરતાં આગળ, આટલે પૂરું નથી થઈ જતું. માણસો તો બહુ લોકો અપોઇન્ટ કરે છે, સારા સારા માણસો અપોઇન્ટ કરે છે, અને સારા માણસો અપોઇન્ટ કરવાથી કંઈ સારું રિઝલ્ટ મળી જતું નથી. પછી બીજું કામ ત્યાંથી શરૂ થાય છે કે એને જવાબદાર બનાવવા. જે પણ પ્રોબ્લેમ આવ્યો, તમારી જવાબદારી, એટલે આપણે જવાબદારી ડિફાઇન કરી દઈએ કે આપણે નીચે મેનેજર હોય, મેનેજરની નીચે સ્ટાફ હોય, સ્ટાફની નીચે પાછા બીજા પટ્ટાવાળાના અંતે બીજા ત્રીજા હોય, સેલ્સમેન ને બધા હોય, તો એ બધાની જવાબદારી ફિક્સ હોય. તમારે આટલું કરવાનું, તમારે આટલું કરવાનું, તમારે આટલું કરવાનું, બરાબર. આવું તો આપણે કરીએ જ છીએ, કંઈ નથી કરતા એવું નથી. પણ જવાબદારી ફિક્સ કર્યા પછી એ જવાબદાર બને છે કે નહીં એ પાછો હજી એમનામ પ્રશ્ન ઊભો હોય. આપણે તો આપી દીધી, પણ એને લીધી જવાબદારી દી નહીં જાતી હે, જવાબદારી લી જાતી, એવું કંઈક સરસ સ્લોગન છે. એમને જવાબદારી સ્વીકારે એમના માટે. ઘણી વખત કામ કરે, બધું જ કરે, પણ જ્યારે પ્રોબ્લેમ થાય ને ત્યારે બીજા ઉપર નાખી દે. પ્રોબ્લેમ થાય અને બીજા ઉપર નાખી દેવાનો અર્થ એમ સમજવાનો કે એમણે જવાબદારી લીધી નથી. ભલે કામ કરે છે, સવારથી સાંજ સુધી કામ કરે છે, એટલું બધું કામ કરે છે કે તમે ન કરી શકો એટલું એ કામ કરે છે, પણ જે દિવસે નાનકડો પ્રોબ્લેમ આવ્યો અને એને બીજા ઉપર નાખી દીધો, વાંક એનો હોય અને એને બીજા ઉપર નાખ્યો, તો સમજી લેવાનું કે એ જવાબદાર વ્યક્તિ નથી. હજી એને સેન્સ ઓફ રિસ્પોન્સિબિલિટી ક્રિએટ કરવાની જરૂર છે. અને પછી એ સમયે એને થોડોક ટપારવાના, આ આખું એ બ્રહ્માંડ છે, એમની અંદર જ્યારે પણ પ્રોબ્લેમ આવે તો એ વખતે ભગવાન છે ને પહેલાં જેટલા જવાબદાર વ્યક્તિઓ છે ને એનાથી પત્તો હોય ને તો એનાથી જ પતાવે. કંઈક નાના મોટા પ્રશ્નો થાય એટલે બધા વિરાટ નારાયણની પાસે આવે, બ્રહ્માજીને બધાય, અને વિરાટ નારાયણને સ્તુતિ કરે ને વિરાટ નારાયણ એમ કહેશે કે સારું, તમારાથી નથી પત્યું તો હું પતાવીશ. એમનાથી ન પતે તો જ ઇન્વોલ્વમેન્ટ, અધરવાઇઝ તમે જ પતાવો, તો એમને સેન્સ ઓફ રિસ્પોન્સિબિલિટી આવે. એવી રીતે આપણે ત્યાં જેટલા પણ વ્યક્તિ કામ કરે છે એમાં જો આપણે અલિપ્ત રહી, કારણ કે એક વ્યક્તિ ભૂલ કરે ને એટલે તરત બિઝનેસમાં લોસ આપણને જાય, આપણને જાય, કારણ કે લોસ તો આપણને જ જવાનો છે, એ તો બધા પગારદાર છે, ઘરધણીને જ લોસ જાય. લોસ આપણને જાય એટલે તરત આપણે હલી જઈએ, આપણને એમ થાય કે મળે આ એક આટલી નાનકડી ભૂલના આધારે જો લાખ વ્યા ગયા. કે હવે લાખ ગયા છે એ તો ગયા જ છે. હવે એવું કરીએ કે બીજી વખત એ વ્યક્તિ દ્વારા અથવા તો બધી વ્યક્તિઓ દ્વારા આવી રીતે લાખ જાય નહીં. નહીતર એવું થાય કે લાખ ગયા તો વ્યક્તિને આપણે કાઢી નાખીએ, પછી નવો રાખીએ, નવો રાખીએ તો બીજો આવે તો એ બીજી વખત વળી પાછા 2 લાખ જવા દે. માણસ છે, ભૂલ તો થવાની જ છે. લાખ ગયા છે તો એ લાખના આધારે એ માણસને એટલો જવાબદાર બનાવવા માટે કે ભાઈ આ જવાબદારી તારી હતી અને તારા આધારે આ થયું છે, રિસર્ચ કરો, બીજી વખત ભૂલ ન થવી જોઈએ. વરન બફેટે એની 63 કંપની છે ને, એના બધાના એક એક જે મેઇન મેનેજર હોય એમની જ્યારે મિટિંગ થાય ત્યારે એમને 2 જ સૂત્ર આપ્યા. એક કે કસ્ટમરને ક્યારેય પણ, રૂલ નંબર 1, કસ્ટમરને ક્યારેય પણ અન્યાય ન થવો જોઈએ, એને બેસ્ટ સર્વિસ મળવી જોઈએ જે પણ આપણી પ્રોડક્ટ હોય એ બધાના આધારે, બરાબર. અને રૂલ નંબર 2 કે રૂલ નંબર 1 ક્યારે ભૂલવાનો નહીં. ફોલો રૂલ નંબર 1. રૂલ નંબર 1 જો તમે ભૂલી ગયા તો એનો અર્થ એમ છે કે તમે 2 જવાબદાર વ્યક્તિ છો. પછી બાનું તમે જે પણ બતાવો કે મારે આમ હતું એટલે આમ થઈ ગયું ને આમ હતું એટલે આમ થઈ ગયું, પછી એના ઉપર રિસર્ચ કરો, નો પ્રોબ્લેમ, કાઢો, પણ જવાબદાર વ્યક્તિ તૈયાર થાય. આપણે અહીંયા બાલાજી વેફર્સવાળા ચંદુભાઈ છે, ઓળખીએ ને આપણે બધા, ખૂબ સેવાઓ એમને આવે છે. થોડા દિવસ પહેલાં, 2 મહિના પહેલાં બે સંતો એમની પાસે ગયા હતા તો વાતમાંથી વાત નીકળી, એટલે એ એમની જર્નીની વાત કરતા હતા. એમણે બહુ સરસ વાત કરી, એમણે એવું કહ્યું કે આ ચંદુભાઈ, આજે જે ચંદુભાઈ છે ને, એ કેટલેમાંથી નીકળ્યા ને પછી ચંદુભાઈ થયા છે એ તો સામાન્ય વ્યક્તિને ખબર ન હોય અને બધાને આપણે ખબર પાડવા પણ ન જઈ શકીએ, પણ મેં એક જ વસ્તુ રાખી છે કે જેના આધારે આ બધું વધે છે, એનું કારણ એક જ છે કે કંપનીમાં જોઈન થનારો દરેક વ્યક્તિ એ જવાબદાર બને, એટલું જ મેં ધ્યાન રાખ્યું છે, એટલી જ ટ્રેનિંગ આપી છે. અત્યારે 10 વાગશે એટલે મારે કોઈ દિવસ અહીંયાથી બેલ નથી પાડવો પડતો કે મારા માટે તમે દૂધ કે ચા કે કોફી લઈ આવો, એમ એ આવી જ જવાનું. બેલ મારવો પડે ને પછી તમે આવો તો જવાબદાર છે ના, એ એમની જવાબદારી છે, એટલે ધ્યાન એમણે રાખવાનું છે, મારે નથી રાખવાનું. આ તો એક એક્ઝામ્પલ થયું. હવે એમને ખાલી ચા માટે એક જે પર્સનલ સેક્રેટરી હશે અથવા તો પીએ હશે એ બધાની વાત અલગ, પણ ચા માટે જે સામાન્ય વ્યક્તિ છે એમને જે ટ્રેન કર્યા, એમને જે જવાબદારી આપી, એ કેટલી મોટી. એમને જ્યારે રિસ્પોન્સિબિલિટી ફીલ થઈ ત્યારે એવું થયું હશે. એમ આપણી અંદર જેટલા પણ કામ કરનારા વ્યક્તિઓ છે એ બધાના જેટલી પણ જવાબદારી આપણે જવાબદારી આપીએ છીએ, પણ સેન્સ ઓફ રિસ્પોન્સિબિલિટી ક્રિએટ કરીએ અને એ જ જવાબદાર થાય, પછી આપણે અલિપ્ત રહી શકીએ. એ જવાબદાર ન થાય તો આપણે ગમે ત્યાં જઈએ તો આપણને ટેન્શન રહેવાનું જ. બીજું, એક તો જવાબદાર વ્યક્તિ તૈયાર થાય. જવાબદાર વ્યક્તિ પણ જવાબદાર ત્યાં સુધી જ રહે છે કે જ્યાં સુધી તમે રિપોર્ટિંગ લ્યો છો, રાઈટ. રિપોર્ટિંગ સિસ્ટમ છે એ ભગવાનની બહુ બેસ્ટ છે, કારણ કે ભગવાન પોતે અણુઅણુમાં વ્યાપેલા છે અને બધાના સાક્ષી રૂપે રહ્યા છે, એટલે બધાની ભગવાનને ખબર છે. એનો અર્થ એમ થયો કે ભગવાને દરેકના હૃદયની અંદર સીસીટીવી કેમેરા મૂકી દીધા અને પછી ભગવાન જોયા કરે કે ઓકે આમાં કોણ બરાબર જવાબદારી નિભાવે છે અને કોણ નથી નિભાવતો. થોડું ઘણું આડાવળું હોય તો જવા દે, જવા દે એટલે હાવ તો ન જવા દે, પછી એના લેખા તો લે જ, રાઈ રાઈના હિસાબ કિતાબ બધા ક્લિયર. જેણે જેટલું કર્યું છે એને એટલું જ આપે, એનાથી વધારે 1 ટકો આપે નહીં. ન્યાય અને પાછું રિપોર્ટિંગ પણ બધાએ કરવાનું, પહોંચવું જોઈએ ત્યાં સુધી કે આજે અમારા બ્રહ્માંડમાં આટલું થયું, આજે અમારા વિભાગમાં આટલું થયું. માઇક્રો લેવલે એક એક વ્યક્તિ પાસેથી રિપોર્ટિંગ પહોંચવું જોઈએ. જેટલી કંપની મોટી થાય એટલું માઇક્રો લેવલે, જેટલો બિઝનેસ મોટો થાય એટલું માઇક્રો લેવલ, જેટલી આપણી જોબમાં જ રિસ્પોન્સિબિલિટી વધારે એટલું માઇક્રો લેવલનું એનાલિસિસ કે એસેસમેન્ટ વધારે, અને એમાં રિપોર્ટિંગ સિસ્ટમ અપ ટુ ડેટ, તો પછી પ્રોબ્લેમ ન થાય. નહીતર માણસ છે ને એ થોડાક દિવસ સરખા ચાલે, પછી જો ધ્યાન રાખનારા બરાબર ધ્યાન ન રાખે એટલે તરત પાછળવાળાને બધાને ખબર પડી જાય કે પ્રોબ્લેમ છે એમ. એટલે આમાં થોડુંક આડાવડું કરી શકાશે, હાલશે. એટલે ધીરે ધીરે કરતાં બે જવાબદાર થવા માંડે. કેએફસીના સ્ટોર 118 કન્ટ્રીની અંદર છે, તો સાંજ પડે એટલે પ્રોફિટ છે એના એકાઉન્ટમાં આવી જાય એટલે કેટલી મોટી વાત કહેવાય. કંઈક સિસ્ટમ તો ગોઠવી છે ને એમણે. વોલમાર્ટના માલિક છે, એમને દર કલાકે મિલિયન ડોલર એના એકાઉન્ટમાં આવી જાય, તો કંઈક સિસ્ટમ ગોઠવી હશે કે નહીં? નહીતર તો કેટલા બધા વચ્ચે જણા હોય ઊંચાપત કરવાવાળા, બધા કાંઈ ઈમાનદાર તો હોતા નથી, બધા પ્રામાણિક હોતા નથી. અને આટલા મોટા સ્કેલની અંદર કામ થતું હોય એટલે બધા જ કંઈ પ્રામાણિક હોય એવું પણ ન બને. પણ સિસ્ટમ એવી, એટલે તમારે કોઈ દિવસ ચિંતા કરવાની જરૂર નથી. ગમે એવો અપ્રામાણિક વ્યક્તિ આવે તોય તે એટલે બધે સુધી તમને પાયમાલ ન કરી જાય કે તમારે રાતોરાત પછી માથે ઓઢીને રોવું પડે કે જમીન ઉપર આવી જાય, એટલે સુધી ન થાય. અને આપણે તો ભરોસામાં ચાલતા હોય, એવો ભરોસો એવો ભરોસો. એટલે પછી જે દિવસે નીંદર ઉડે, ભરોસો તૂટે તે દિવસે જે નીંદર ઉડે ને, એટલે એક મોટા બિઝનેસમેન બહુ સરસ કહે છે કે ભરોસો છે ને ભગવાન ઉપર કરવાનો, બાકી માણસની પાસેથી તો ડેટા જ લેવાના, ડિસિઝન બધા ડેટા ઉપર લેવાના. એમ ડેટા એટલે ઓલા જીઓનું ડેટા નેટ આવે છે એ નહીં, ડેટાનો અર્થ રિપોર્ટ, કેટલું કર્યું છે, કેટલું બાકી છે, કેટલું થવાનું છે, કેવી રીતે થશે, ધેટ્સ ઓલ. રિપોર્ટિંગ સિસ્ટમ છે ને એ જેટલી જોરદાર એટલું શાંતિથી આપણે છેલ્લામાં છેલ્લી વ્યક્તિ છે એ પણ. આપણે અત્યારે ઇન્ટરનેશનલ સ્કૂલની અંદર લીડ સ્કૂલ છે, એ સોફ્ટવેરની અંદર સોફ્ટવેર બેઝ જ છે આખે આખો, બરાબર. તો એ સોફ્ટવેરની અંદર એટલી સરસ સિસ્ટમ ગોઠવેલી છે કે સ્કૂલની અંદર 700 વિદ્યાર્થી ભણે છે, કે 1000 ભણે છે, 2000 ભણે છે, 7000 ભણે છે, જેટલા પણ ભણે છે, એક કે એક વ્યક્તિનો રિપોર્ટ એના ઉપરના લેવલના જેટલા પણ વ્યક્તિ છે એ બધાને મળે, પેરેન્ટ્સ શીખે. સમજો કે જેનિલભાઈ છે, છઠ્ઠા ધોરણમાં ભણો, પાંચમા ધોરણમાં, છઠ્ઠામાં, અને સાયન્સમાં એમનું પેપર લખાણું ને એમના માર્ક્સની એન્ટ્રી થઈ, એટલે સાયન્સની અંદર 4 ચેપ્ટર કે 5 ચેપ્ટર આવ્યા, તો પાંચેય ચેપ્ટરની એક્ઝામ એમણે લખી. પછી ખબર કેમ પડે કે જેનિલભાઈ છે, આપણને આમ ખબર પડે માર્ક્સ આવ્યા 40માંથી 30 આવ્યા, એટલે એટલી ખબર પડે કે સાયન્સમાં અબોવ એવરેજ છે એમ, રાઈટ. પણ એમ ખબર ન પડે કે સાયન્સમાં કઈ જગ્યા ઉપર ભાઈ વીક છે. આમાં એ પણ ખબર પડી જાય કે સાયન્સના આ કન્સેપ્ટની અંદર જેનિલભાઈ વીક છે. અને એને એકલાને ખબર પડે એમ નહીં, શિક્ષકોને ખબર પડે, એના વાલીને ખબર પડે, પ્રિન્સિપાલને ખબર પડે, ડાયરેક્ટરને ખબર પડે, બધાને ખબર પડે. એવું 7000 જેટલા ભણતા એટલા બધાનું તો જ રિપોર્ટિંગ બેસ્ટ થાય ને, નહીંતર તો ખબર જ ન હોય. નહીંતર પૂછવા જવું પડે કે ભાઈ હું જાણી લઉં કે પૂછી આવું કે કેમ છે, કઈ જગ્યા પર હવે, અથવા તો ક્લાસ ટીચરને મળવા જાય ને તો ક્લાસ ટીચરને પૂછે કે કેમ છે અમારો દીકરો, તો કે વાંધો નથી સારો છે એમ. સારો છે તો અમને ખબર છે કે અહીંયા તમારી પાસે આવ્યા છીએ એ પૂછવા માટે આવ્યા છીએ કે કઈ જગ્યા પર વીક છે, કઈ જગ્યા પર એના પોઝિટિવ પોઈન્ટ છે. અને કાંઈ એમ કહેશે કે ભાઈ સાયન્સમાં થોડોક નબળો છે, તો કે યાર એક કામ કરો ને તમે સાયન્સના સાહેબને મળી લ્યો ને, કે એને વધારે ખબર હોય. કે આન્સર બહુ સોફિસ્ટિકેટેડ છે પણ ઇરરિસ્પોન્સિબલ આન્સર કહેવાય. કેવો? બે જવાબદાર જવાબ કહેવાય. એમને પણ ખબર છે, સીધું નાખે એટલે તરત ખબર પડે ને કે સાયન્સની અંદર આટલા માર્ક્સ આવ્યા છે અને આ કન્સેપ્ટની અંદર ભાઈ વીક પડે છે, આ કન્સેપ્ટ છે એના ઉપર વધારે ધ્યાન આપવાની જરૂર છે. બધાને ખબર હોય. રિપોર્ટિંગ સિસ્ટમ છે એ જેટલી બેસ્ટ, જેટલી એક્યુરેટ એટલું જ. પણ આની સામે એક બીજું પણ છે કે રિપોર્ટિંગ સિસ્ટમ જેટલી બેસ્ટ કરી હોય એની સાથે સાથે લીગલી બહુ ચાલવું પડે. જેટલા ઇલીગલ ચાલીએ એટલું એક દિવસ ઊંઘ ઉડવાની ઉડવાની ને ઉડવાની જ. જેટલા લીગલી ચાલીએ એટલું આરામથી લાંબા સમય સુધી ગ્રો થઈ શકીએ. થોડું ઘણું હોય, માઇનર હોય એ કદાચ નીકળી જાય, પણ મેજર હોય તો થોડુંક વધારે ધ્યાન રાખવું પડે. ઘણી વખત તો શું છે કે આપણે ભગવાનના ભરોસે જવા દઈએ કે હવે વાંધો નહીં આવે, થવા દો, કે તો આપણી પણ નીંદર ઉડે. જેટલી મોટી કંપનીઓ છે એ બધા જ લગભગ લીગલી ચાલે, કારણ કે કેશ વ્યવહાર ક્યાંય ન હોય એટલે માણસ બગડે જ નહીં. જે ઉચાપત થાય છે એ બધી ત્યાં જ થાય છે. રિપોર્ટિંગ સિસ્ટમ જોરદાર હોય, લીગલી બધું ચાલતું હોય, પછી ખાલી એટલું જ જોવાનું રહે કે ક્રોસ વેરિફિકેશન એટલું રાખવાનું કે રિપોર્ટિંગ થાય છે એ રાઈટ થાય છે કે રોંગ એટલું જ રાખવાનું. નહીંતર એવું થશે કે રિપોર્ટિંગ તમે જોશો ને તો ઓન ધી પેપર બધું બહુ મસ્ત ચાલતું હશે ને એમ લાગશે કે કંપની ગ્રો કરે છે, અને પછી એકાદી વખત દિવાળું ફૂકશે ત્યારે ખબર પડશે ઓકે આ તો પેપર ઉપર જ બતાવેલું હતું, બાકી પાછળ કાંઈ હતું નહીં. એટલે ક્રોસ વેરિફિકેશનની એક સિસ્ટમ મૂકવી. આટલું કર્યા પછી એને આઈ બર્ડ વ્યૂઝથી, બર્ડ્સ આઈ વ્યૂથી જોવું, ઉપરથી જોવાનું કે આખો બિઝનેસ કેમ લાગે છે, હાલે છે બરાબર, એક્યુરેટ હાલે છે બધી સિસ્ટમ, અલિપ્ત નોખા પડીને. અને આટલો એક્યુરેટ ચાલે છે છતાંય પછી અહંકાર નહીં કરવાનો કે અમારું બધું બરાબર જ ચાલે છે. અનાસક્ત ભાવ અને અનહંકારી પણ આ બે વાનું એવું છે કે બિઝનેસને ગ્રો કરે. અને આવી રીતે આપણે બિઝનેસ કરીએ પછી આપણને પૂરેપૂરો સમય આપણા માટે પણ મળે, પરિવારને માટે પણ મળે, અને ભગવાનને માટે, અધ્યાત્મને માટે પણ મળે. અને આવું મોટા મોટા બધા કરે છે. આપણે હજી આમાં ઇન્વોલ્વ રહીએ છીએ એટલે આપણને જવાબદાર વ્યક્તિઓ તૈયાર નથી કર્યા, અથવા તો નથી કરતા આપણે, અથવા તો આપણે બદલાવે રાખીએ છીએ, અથવા આપણને નથી મળતા એટલે આપણે એંગેજ રહીએ છીએ. અને જેટલા એંગેજ રહીએ એટલો આપણો બિઝનેસ ગ્રો ન કરે. બિઝનેસ ત્યારે ગ્રો થાય કે જેટલા આપણે ફ્રી રહીએ એટલો બિઝનેસ ગ્રો થાય. એમાં તો એગ્રી કે નહીં? વિચારો આવે, પ્લાનિંગ થાય, બધું થાય, તમને એમ થશે કે આ બિઝનેસ કથા આવી ગઈ. આમાં આવી છે અતુષ્ટિ હે અર્થોપચયે. શાંતિથી ભગવાનનું ભજન કરવું હોય, શાંતિથી ભગવાનને પામવાનો ઉપાય કરવો હોય, તો જેટલો બિઝનેસ એક્યુરેટ હશે એટલું જ આ થશે. અને આવી ચિંતા પાછી ભગવાન સ્વામિનારાયણે પણ કરી છે. શિક્ષાપત્રીમાં મહારાજે એવું કહ્યું કે જેટલી આવક હોય એ પ્રમાણે વ્યય કરવો, અને જો આવક પ્રમાણે વ્યય ન કરે તો એને મોટું દુઃખ થશે. હવે કદાચ આપણે આવક પ્રમાણે વ્યય ન કરીએ અને ભગવાનની સાથે આપણને એવો સ્ટ્રોંગ સંબંધ છે તો શું આપણું કલ્યાણ બગડી જાય ભાઈ? હલો, કલ્યાણ ન બગડે, પણ એટલો સમય આપણે ડિસ્ટર્બ થઈ જાય મેન્ટલી, જેથી કરીને આપણે ભગવાનની સાથે જેવી રીતે પહેલાં જોડાયેલા હતા એવી રીતે જોડાઈ ન શકીએ, કારણ કે આપણને બિઝનેસ એંગેજ કરી મૂકે ને, પ્રોબ્લેમ આવી એંગેજ કરી મૂકે. એટલે ઓછામાં ઓછા અધ્યાત્મ માર્ગમાં ડિસ્ટર્બન્સ આવે એમના માટે ભગવાન સ્વામિનારાયણે આવી બધી જ આજ્ઞાઓ, વ્યવહાર સંબંધી આજ્ઞાઓ, જીવન સંબંધી આજ્ઞાઓ અને નાની મોટી તમામ આજ્ઞાઓ એટલા માટે કરી છે. એક બહુ સરસ પુસ્તક છે, ગુડ ટુ ગ્રેટ. આ અનાસક્ત ભાવ અને અનહંકારવાદી, એ જે બે ગીતામાં ભગવાને કહ્યા અને મહારાજે પણ અધ્યાત્મ માર્ગની અંદર કહ્યા, એવા જ બે સૂત્રો ગુડ ટુ ગ્રેટ નામનું જીમ કોલિન્સનું પુસ્તક છે. બહુ સરસ પુસ્તક છે, વાંચા જેવું છે. એમણે એ પુસ્તકની રચના કરી એમના પહેલાં એમનો સંકલ્પ એવો હતો કે અમારે વિશ્વમાંથી એવી કંપનીઓ શોધવી છે કે જે કંપનીઓ એવરગ્રીન હોય, એવરલાસ્ટ હોય. એનો અર્થ એમ કે જેમના પાયા પાતાળ સુધી પથરાયેલા છે, કે જેમના પાયાને કોઈ હલબલાવી શકે નહીં એવી કંપનીઓ, એનું સિક્રેટ અમારે શોધવું છે કે પાતાળ સુધી પાયા નાખવાનું સિક્રેટ શું. એમ આપણે આપણા બિઝનેસને પાતાળ સુધી પાયા નાખવા છે ને, આ મારો લાખો દીકરો અને આ મારી 300 ભેંસનું ખાડું, આમ નામ રીએ. એમ નથી આપણને ઈચ્છા હોતી ક્યારેક ભગવાનની પાસે માગતા હોય તો એમ જ માગતા હોય ને કે આ મારી આડી વાડી બસ લીલી છમ રીએ. એમાં એમણે સિદ્ધાંતો બહુ સરસ બતાવ્યા છે. એમણે પહેલો સિદ્ધાંત એવો કહ્યો કે લેવલ 5 લીડર, એમણે લીડરશિપ કીધી છે, ત્યાં શબ્દો અલગ છે. આપણે અહીંયા જે ઓનર છે એ લીડર જ કહેવાય ને. લેવલ 5 લીડર છે એટલે કે જે કંપનીના માલિક છે એનું લેવલ 5 હોય તો એ વ્યક્તિની અંદર કેટલા કેટલા ગુણો હોય. એને એવી 500 કંપનીઓના રિસર્ચ કર્યા અને પછી એમને આ નવીન જાણવા મળ્યું લેવલ 5, ત્યાં સુધી તેમને ખબર પણ નહોતી. અને 500 કંપનીઓમાંથી એમની પાસે 11 કંપનીઓ એવી લિસ્ટ થઈ કે આ કંપનીઓ 400 વર્ષથી હોય, 500 વર્ષથી હોય, 500 વર્ષ પહેલાં જ્યારે સ્થાપના થઈ હોય ત્યારે જેવી રીતે ચાલતી હતી એવી જ રીતે, ઉલટાની એના કરતાં સારી રીતે અત્યારે એ કંપની ચાલતી હોય. અને એવી 11 કંપનીઓ એમાં શું ખાસિયત હતી કે જેના આધારે આટલા લાંબા સમય સુધી એ ચાલતી રહી અને પછી ગ્રોથ કરતી રહી, તો એમનું કારણ બતાવ્યું કે એમના લીડર હતા એ બધા લેવલ 5 લીડર હતા. હવે લેવલ 5 એટલે શું? તો કે લેવલ 5 લીડર એને કહેવાય કે જે જવાબદાર વ્યક્તિઓને શોધે. પહેલું જ એમણે લખ્યું કે આપણે જેવો બિઝનેસ કરવો છે એ બિઝનેસ વિશે જે પણ આપણું વિઝન છે એ વિઝનને અચીવ કરી શકે એવા વ્યક્તિઓ છે એને ભેળા કરવામાં આવે. અને એ વ્યક્તિઓ ભેળા થઈ જાય, રાઈટ પીપલ, રાઈટ, પછી એ વ્યક્તિઓને આપણું જે વિઝન છે એક્સપ્લેન કરી દઉં. હવે એમ કહો કે હવે કેવી રીતે કરવું એ તમે વિચારો, હાઉ ટુ ડૂ, દેટ્સ યોર રિસ્પોન્સિબિલિટી. વોટ ટુ ડૂ, વાય ટુ ડૂ, વોટ રિઝલ્ટ વી વોન્ટ, એ કંપનીના મેઇન માલિક છે એ વિચારે. કેવી રીતે કરવું, કોણ કરશે, એની શું સિસ્ટમ હોવી જોઈએ, એ બધી તમે વિચારો. રાઈટ લોકો ભેળા થાય અને પછી એ બધા નક્કી કરે, ને નક્કી કરીને પછી જે એસ્ટાબ્લિશમેન્ટ થાય એટલે જવાબદાર એ થયા. હાંકવાનું એમણે છે, એમણે જ તૈયાર કર્યું એટલે એમને હાંકવું સહેલું પડશે. તમે બિંદાસ. કદાચ આપણે પહેલાં બિઝનેસની સ્થાપના કરી નાખી અને પાછળથી વ્યક્તિ ઓપન કર્યા હોય તો પણ એવું થઈ શકે, આ તો નવી કંપની હોય તો એના અનુસંધાન. પણ સૌથી પહેલું જવાબદાર વ્યક્તિ તૈયાર કરવા, પછી એની નીચેના જવાબદાર વ્યક્તિ તૈયાર કરે. એટલે કંપનીની અંદર એમાં લેવલ 5 લીડરનું એમ લક્ષણ કીધું. એ બીજું એ કીધું કે એ પોતાની નીચે ફોલોવર્સ તૈયાર ન કરે, પોતાની નીચે લીડર તૈયાર કરે. હલો, ફોલોવર્સ એટલે આપણે જેમ કહીએ એટલે આમ કરી નાખો, એટલે એટલું કરી નાખે. એટલે જ્યારે આપણે નહીં હોય ત્યારે કાંઈ નહીં કરે. દુકાન ઉપર બેઠા છે અને બે માણસો રાખ્યા છે, આપણે કંઈક ભાઈ ઓલું લાવજે તો એ લઈ આવે, ઓલું ગોઠવી દો એ ગોઠવી દેશે. આપણે નહીં હોય ત્યારે કાંઈ નહીં કરે, આપણે હશું ત્યારે બધું કરશે. તો આપણી એબસન્સમાં આપણો બિઝનેસ ચાલશે નહીં. પણ એમના બદલે જો એ જ લીડર તૈયાર થઈ જાય, એ જ જવાબદાર વ્યક્તિ તૈયાર થઈ જાય, તો આપણે નહીં હોઈએ તો એ કરે જ રાખશે. એની ટ્રેનિંગ માટે સમય લાગે. એ લેવલ 5 લીડર. બીજું લક્ષણ એમણે કીધું કે જે લેવલ 5 છે એ વ્યક્તિઓ એકદમ અહમ શૂન્ય હોય, ઈગોલેસ. અનહમવાદી કીધું ને, એનામાં કોઈ પ્રકારનો અહંકાર ન હોય. આ એમાં બુકમાં લખ્યું છે ભાઈ, હું તમને આમાં શાસ્ત્રમાંથી કાઢીને નથી દેતો, આ તો બંને જગ્યાએ મેચ થાય છે. એટલે ગુડ ટુ ગ્રેટ નામની બુક, જીમ કોલિન્સ નામના લેખક, અને એમણે 500 કંપની પર રિસર્ચ કર્યા પછી આ જે સિદ્ધાંત આપ્યો, એ કે લેવલ 5 લીડર છે એ અનહમવાદી હોય, ઈગોલેસ પર્સનાલિટી હોય. ત્રીજું એમણે લક્ષણ કીધું કે એમનું વિઝન એમને બહુ ક્લિયર હોય. એમને જે ક્વોલિટી જોઈએ છે એ ક્વોલિટી, અને એમને જે ક્વોન્ટિટી જોઈએ છે ક્વોન્ટિટી એમને ક્લિયર હોય. અને ચોથું, પોતાની નીચે લીડર તૈયાર કરે, જવાબદાર વ્યક્તિઓ તૈયાર કરે. આવા 4 મુખ્ય લક્ષણ કીધા. એટલે અનહમવાદી તો આવી જ ગયું. બાકી જે પ્રોસેસ બતાવી છે, પ્રોસેસ એવી બતાવે છે કે અનાસક્ત છે, જવાબદાર વ્યક્તિ તૈયાર કરે એટલે પોતે માથાકૂટ કરવાની જરૂર જ ન રહી. અર્થોપચયે અતુષ્ટિ, પછી વાંધો નહીં, જંપ લાવો. જેટલી કંપનીઓ થાય એટલી, જેટલો મોટો બિઝનેસ થાય એટલો, તમને કંઈ મજા ન આવીને આમાં. કારણ કે આપણને ખબર છે કે આપણો આવડો મોટો બિઝનેસ થવાનો છે. એટલે ગઈઢિયા ગઈઢિયા હોય એમ કહે છે, છે એમ. આ બાજુથી ક્યાંય ન આવ્યું, આ બાજુથી આવ્યું. આશા હોય ને, આશા હિ બલવતી રાજન શલ્યો જેશ્યતિ પાંડવાન. પણ એના સિદ્ધાંતો જે છે એ સિદ્ધાંતો પ્રમાણે થોડુંક જો આપણે વર્કઆઉટ કરીએ તો શાંતિથી ભગવાનનું ભજન થઈ શકે. બીજું, શાસ્ત્રએ એક મર્યાદા બહુ સરસ કહી છે. આ તો ધાર્મિક શબ્દોમાં આપણે જોઈએ છીએ, એને જો પ્રોફેશનલ રીતે જોવામાં આવે તો શબ્દો બદલે એટલું જ, બાકી બધું એઝ ઇટ ઇઝ છે. કે અર્થનું સંપાદન કેવી રીતે કરવું, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, આ 4 ચતુર્વર્ગ કહેવાય. મોક્ષ છે એ અંતિમ, એમના પહેલાં કામ, એમના પહેલાં અર્થ, એમના પહેલાં ધર્મ. આ બધાની લિંક છે. સૌથી પહેલાં માણસે ધર્મનું પાલન કરવું, અને ધર્મનું પાલન કરી અને પછી અર્થનું ઉપાર્જન કરવું, એટલે કે પૈસા મેળવવા. ધર્મને રાખતા થકા પૈસા મેળવવા, ધર્મ તૂટે એવી રીતે પૈસા મેળવવા, એ શાસ્ત્રમાં યોગ્ય નથી કીધું. એના એવી જે સંપત્તિ છે એ આપણો પણ વિનાશ નોતરે છે અને બધાનો વિનાશ નોતરે છે. એક રાવલ સાહેબ કરીને છે ને, બહુ મોટિવેશનલ સ્પીકર છે મોટા, એમણે એક જગ્યાએ, આપણે અમદાવાદ ગુરુકુલમાં સંસ્કાર જતન સમારોહ હતો ત્યારે એ આવ્યા હતા, અને ત્યારે એમણે બહુ સરસ વાત કરી હતી. એમણે એવું કહ્યું કે 2000 સાથે બેઠા હતા ને ત્યારે, કે 2000 એવા લોકો મેં જોયા છે કે જે લોકો ખોટી રીતે પૈસા બનાવ્યા હોય, અને એમના ઘેરે ક્યાંક ને ક્યાંક પ્રોબ્લેમ હોય. અનીતિનું ધન આવે એટલે યાદ રાખવું જોઈએ કે એ આપણને ક્યારેય પણ ફળ આપ્યા વગર જતું નથી. કાંઈ એમનો દીકરો ગાંડો હોય, કાંઈ એમની દીકરીને કાંઈક પ્રોબ્લેમ હોય, કાંઈ ઘરમાં કંકાસ હોય, કાં બધું વેરવિખેર થઈ ગયું હોય, ઘરમાં શાંતિ ન હોય, બાકી બધું બહાર મોટું નામ હોય, આવા 2000 જણા મેં જોયા છે. કે હવે એ તો બિઝનેસમેન છે, તો એ એમની ભાષામાં કહે છે, શાસ્ત્ર શાસ્ત્રની ભાષામાં કહે છે કે ધર્મ રાખી અને અર્થનું ઉપાર્જન કરવું. એનો અર્થ સીધો એવો છે કે નીતિમાં રહી, લીગલી જે થતું હોય એ રીતે. અને એવી રીતે અર્થનું ઉપાર્જન કર્યા પછી કામ, એટલે કે આપણી જે ઈચ્છાઓ છે એ પૂર્ણ કરીએ જે પણ, અને એમાં મોક્ષની ઈચ્છા છે સર્વશ્રેષ્ઠ કહી, અને પછી એ મોક્ષ છે પ્રાપ્ત થાય. હવે ધર્મ રાખી અને અર્થનું સંપાદન કરવું એ આપણે શાસ્ત્રો તો કહે છે, પણ ઘણી વખત આપણા બધામાં મેન્ટાલિટી એવી પ્રવૃત્તિ હોય કે સામે જો લીગલી જઈને ઘણી વખત પ્રશ્ન આવતો હોય ને તો આ ભારતમાં તો બિઝનેસ થાય એવું જ નથી, કે લીગલી જઈ તો થાય જ નહીં ને, એવું નથી થતું હોય એમ. અને કાંઈ એવું કે બધું જ 100% શુદ્ધ રાખીએ તો ટેક્સ કેટલો બધો ભરવો પડે અને કેટલી બધી જફા, કેટલી માથાકૂટ. અને ઓલું તો જ્યારે તકલીફ થાય ને જ્યારે પકડાય ત્યારે તો થોડોક દંડ ભરવો પડે, પેનાલ્ટી ભરવી પડે, એટલું જ નહીં, એનાથી વધારે તો કંઈ નહીં, તો તેથી ભરી દેવું. એટલે જેટલા મલ્ટીનેશનલ કંપનીના બિઝનેસમેન છે એ ભલે એમની એક સિસ્ટમ છે, એમનો એક નિયમ છે કે આ નિયમ પ્રમાણે બધું ચાલવાનું, તો એ સિસ્ટમ છે અને એ પ્રમાણે બધા ચાલે છે, એટલે બધું લીગલ એર ધર્મના આધારે જ અર્થનું ઉપાર્જન થાય છે. સમજણ, આખી આખી સિસ્ટમ આ વ્યક્તિ આમ કરવાનું, આ વ્યક્તિ આમ કરવાનું એ તો છે જ, પણ આનાથી ઉપર ઓવરક્રોસ કોઈએ થવાનું નહીં. દેટ ઇઝ કોલ્ડ ધર્મ. આ કરવાનું, આ નહીં કરવાનું, ધર્મ, ડૂઝ એન્ડ ડોન્ટ્સ એ ધર્મ કહેવાય. તો દરેક કંપનીની અંદર એ છે જ કે આટલું કરવાનું ને આટલું નહીં કરવાનું. એના જે મુખ્ય માલિક છે એ વિશેષપણે ધર્મ રાખતા હોય. જેવી રીતે કે એમના મુખ્ય માલિક છે એ પોતે બધું જ ઓન પેપરને વ્હાઇટ રાખવા માગે, લીગલી ચાલવા માગે, તો બધા જ નીચે લીગલી ચાલે ને બધાની મેન્ટાલિટી એ તૈયાર થાય. એટલે ધર્મના આધારે ગ્રોથ પણ થશે, શાંતિ પણ રહેશે અને આરામથી સૂઈ પણ શકશે. વરન બફેટ છે એ દરરોજ સાંજે 6 વાગે ઘેરે આવી જાય, 7 વાગે મેક્સિમમ. 63 કંપનીઓના માલિક અને 6 વાગે 7 વાગે ઘેરે આવી જાય. પછી શું કરે? તો કે પછી પરિવારની સાથે ભોજન કરે, પછી થોડા વોકમાં જાય, નાના છોકરાઓ એટલે છોકરાના છોકરાઓ જે છે ને એમને શિક્ષણ આપે. હવે એમની પાસે ટ્યુશનના પૈસા નહીં હોય એટલા માટે થોડુંક ટ્યુશન કરાવતા હશે, પર્સનલ ટ્યુશન કરાવે, બોલો. અને આપણે બધા પાસે તો એટલા બધા પૈસા છે, આપણે ક્યાં થોડી બીવાની જરૂર છે, આપણે રાખી દઈશું એક સાહેબ કે એ ટ્યુશન કરાવે રાખે. ને એ શિક્ષણ એટલા માટે આપે છે, એ ટ્યુશન એટલા માટે કરાવે છે કે આપણે જેવો જોઈએ એવો વ્યક્તિ તૈયાર થવો જોઈએ. એને ભલે પછી જે થવું હોય એ થાય, જે થવું એનો મતલબ એમ છે ડૉક્ટર થવું, એન્જિનિયર થવું, કેરિયર લેટ હિમ સિલેક્ટ, પણ જેવો એટલે કે ડૉક્ટર તો એ આવો જ થવો જોઈએ. આવવાનો મતલબ કે બેસ્ટ એમ નહીં, પણ આટલા આટલા વેલ્યુ એની અંદર હોવી જોઈએ, આટલા આટલા મૂલ્યો એમની અંદર હોવા જોઈએ, એ મારે સિંચન કરવાની છે, એ જવાબદારી મારી છે. પણ પહેલે તો આપણને ખબર ન હોય કે આપણી જવાબદારી શું છે, એટલે આપણે નીચે કોઈ જવાબદાર વ્યક્તિ તૈયાર થાય નહીં. આપણી જવાબદારી એ કે આપણે ગમે ત્યારે ગમે એ કરીએ, કારણ કે ગરધણી હોય એની જવાબદારી એમ જ હોય ને, રાઈટ? નહીં, ગમે ત્યારે ગમે એ કરે તો એમાં જવાબદારી ન આવી. જે સમયે જેણે જે કરવાનું છે એ સમયે એને એ જ કરવાનું, એને જ કરવાનું એ. અને એ ન કરે તો એને જ પ્રોબ્લેમ થવો જોઈએ, આપણને નહીં. અને એમના ઉપર જ જવું જોઈએ. એ જવાબદાર વ્યક્તિઓને ટ્રેન કરે છે, તૈયાર કરે છે. અને એટલે આટલી બધી કંપનીઓમાંથી ટાઈમ કાઢીને પાછા ઘેરે પહોંચી શકે છે. અને આપણે રાત્રે 11 વાગે ઘેરે પહોંચતા નથી, કારણ કે અતુષ્ટિ અર્થોપચયે, કરતા નથી આવડ્યું. એ કઈ સંતોષી જીવ છે એટલે 7 વાગે ઘેરે પહોંચી જાય છે એવું નથી. હો, અસંતોષ તો એને છે જ કે હજી આ 63 માંથી 80 કેમ થાય, ચક્કર તો હાલતા જ હોય એના તે. પણ 7 વાગ્યા પછી એ ફેમિલી મેન છે, સાંજના 7 વાગ્યા પછી અને સવારના જે પણ 5 વાગે 7 વાગે નીકળતા હોય ઘેરે ત્યાં સુધી ફેમિલી મેન, પછી બિઝનેસમેન. એવો ક્લિયર કટ વિભાગ પણ કરવો પડે. અમેરિકાની અંદર મોટા મોટા લોકો છે એ જ્યારે ક્યાંક ભૂલ કરે ને પછી બહુ સારી રીતે હલવાઈ જાય. કાયદા કાનૂન તો કડક, કોર્ટમાં તો કોઈનું ચાલે નહીં, એટલે બહુ સારી રીતે એ પેક થઈ જાય. એટલે ત્યાં એવું કહેવાનું કે નો યોર લિમિટ્સ, આપણી લિમિટને આપણે જાણી રાખવી જોઈએ. ભલે આપણે ગમે એટલા મોટા થઈ ગયા, પણ જો આ લિમિટ ચૂક્યા તો ગયા. સેક્ચ્યુઅલ હરેસમેન્ટ ત્યાં અમેરિકાની અંદર થાય, એટલે ગમે એવડો મોટો બિઝનેસમેન હોય, પૂરું થઈ ગયું, ધોવાઈ જાય, દબોઈ નમા. તો આપણા શાસ્ત્રોમાં એ જ કીધું છે કે ધર્મો, ધર્મ રાખી અને પછી અર્થનું ઉપાર્જન કરો, એ પણ લોકો એ જ કરે છે. એટલે જેમણે જેટલું મોટું થવું છે એમણે, જેટલો બિઝનેસ ગ્રો કરવો છે એમણે, જેટલું આગળ વધવું છે એમણે, ધર્મ રાખીને જ આગળ વધી શકાશે. એમનાથી વધારે જો એ ધર્મ ચૂક્યા તો વળી પાછા હતા ને ત્યાં. એટલે ધર્મ રાખી અને અર્થનું ઉપાર્જન કરે, અને પછી ભલે ગમે એટલો અનલિમિટેડ, કોઈ લિમિટ આમાં કીધી નથી. આખી એ પૃથ્વી એમના ઉપર, બધી જ જગ્યાએ એમની શાખાઓ હોય, શાખાનો એમ કે એની કંપનીઓ હોય, એમની બ્રાન્ચ હોય, તો કોઈ પ્રોબ્લેમ નથી. અતુષ્ટિ અર્થોપચયે. અને એવી રીતે પુરુષાર્થવાદી થાય તો એ વૈશ્ય વર્ણ છે, એમના વિશેષ ધર્મો ભગવાન નારાયણે કહ્યા છે. મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આપણે પણ જે પણ જગ્યાએ છીએ, જેટલા સ્કેલમાં છીએ, આ બહુ મોટી મોટી વાતો છે, એટલે એવું નહીં માનવાનું કે આપણે તેવું કંઈ થવાનું નથી ને આપણે એવું કંઈ કરવું નથી, એટલે આપણે કંઈ પ્રોબ્લેમ છે નહીં. પણ જે જ્યાં છીએ, જેટલામાં છીએ, જેટલામાં આપણો અધિકાર ક્ષેત્ર છે, ત્યાં પણ એ સ્કેલમાં એ પ્રમાણે એવી રીતે ગોઠવણ થાય, વ્યવસ્થા થાય, આપણે અનાસક્ત રહી, અનહમવાદી રહી, પુરુષાર્થવાદી થઈ અને ભગવાન, સંતો, ભક્તો એમને રાજી કરી શકીએ અને મહારાજને માટે સમય કાઢી શકીએ, પરિવારને માટે સમય કાઢી શકીએ, એવું આપણને સૌને બળ, બુદ્ધિ અને સામર્થ્ય પ્રાપ્ત થાય એટલી પ્રાર્થના સાથે સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરિમ માધવમ કેશવમ કામદમ કારણમ શ્રીસ્વામિના યણમ નીલકંઠમ ભજે સહજાનંદ સ્વામી મહારાજની જય. સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામી સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ